देवी भागवत स्कंद 9 अध्याय 20। पुष्पदंत नो दूत थई ने शंखचूड़ पासे जवू अने शंखचूड़ नो तुलसी ने ज्ञानोपदेश। भगवान श्री नारायण कहे छे, नारद त्यार पछी ब्रह्मा दानव ना संहार कार्य में शंकर ने नियुक्त करी पोताना स्थाने पधारी गया। देवताओं पण पोतपोताना स्थाने चाल्या गया। ત્યારે ચંદ્રભાગા નદીના કિનારે એક મનોહર વૃક્ષ નીચે જઈને દેવતાઓનું કલ્યાણ કરવાના વિચારથી મહાદેવજી આસનસ્થ થયા। ગંધર્વરાજ ચિત્રત શંકરનો મોટો ભક્ત હતો। શંકરજીએ તેને દૂત બનાવીને તુરંત હર્ષપૂર્વક શંખચૂડ પાસે મોકલ્યો। શંકરજીની આજ્ઞાથી તે તુરંત શંખચૂડની નગરી તરફ ગયો। તે નગરી અમરાવતીથી પણ શ્રેષ્ઠ હતી। કુબેરનું નગર એની સામે તુચ્છ હતું। તે નગર 10 યોજન લાંબુ અને 5 યોજન પહોળું હતું। સ્ફટિક મણી જેવા રત્નોથી તે બનાવાયું હતું। નગરની ચારે બાજુ બનાવેલ 7 ખાઈઓ અને 7 કિલ્લાઓથી તે સુરક્ષિત હતું। અગ્નિ જેવા પ્રકાશિત કરોડો રત્નોથી તેનું નિર્માણ થયું હતું। તેમાં સેંકડો સુંદર માર્ગો હતા અને મણિમય વિચિત્ર વેદીઓ હતી। તેમાં નિપુણ ઇજનેરો દ્વારા બનાવાયેલા ભવન તથા વિવિધ વસ્તુઓથી ભરપૂર ઊંચા ઊંચા મહેલ ચારે બાજુ શોભતા હતા। સિંદૂર જેવા લાલ મણીઓથી બનેલા અનેક વિચિત્ર દિવ્ય અને સુંદર આશ્રમ તે નગરની શોભા વધારી રહ્યા હતા। મુનિવર આવા રમણીય નગરમાં જઈને ચિત્રરથે નગરની મધ્યમાં આવેલો શંખચૂડનો મહેલ જોયો। નગરની આકૃતિ કંકણ જેવી ગોળ હતી। તે નગર પૂર્ણ ચંદ્રમંડળ જેવું દિવ્ય હતું। પ્રજ્વલિત અગ્નિની શિખાઓથી વ્યાપ્ત તે નગરને 4 ખાઈઓ સુરક્ષિત કરી રહી હતી। શત્રુ માટે તે ભવનમાં પ્રવેશ કરવો અત્યંત મુશ્કેલ હતો, પરંતુ મિત્ર વ્યક્તિઓ ખૂબ જ સરળતાથી ત્યાં જઈ શકતા હતા। ખૂબ જ ઊંચા ગગન સ્પર્શી તથા મણિઓના સુંદર કાંગરાઓથી તે મહેલ સુશોભિત હતો। 12 દરવાજાઓથી તે મહેલ શોભી રહ્યો હતો। દરેક દરવાજા પર દ્વારપાલ ઉભા હતા। સર્વોત્તમ મણિઓથી નિર્મિત લાખો મંદિરો, અનેક સીડીઓ તથા રત્નજડિત થાંભલા હતા। એક દરવાજો પસાર કરી તેણે બીજો મુખ્ય દરવાજો જોયો। તે હાથમાં ત્રિશુળધારી અને પ્રસન્ન મુખવાળો એક રક્ષક ઊભો હતો। તેની આંખો પીળી હતી, શરીરનો વર્ણ તાંબા જેવો લાલ હતો। ભય ઉપજાવે તેવા તે રક્ષકની આજ્ઞા લઈને પુષ્પદંત આગળ વધ્યો। તે યુદ્ધનો સંદેશો લઈને આવ્યો છે એવું સાંભળીને પણ તેને કોઈએ રોક્યો નહીં। ત્યાર પછી તે બધા દરવાજા પાર કરીને અંદર પહોંચી ગયો। ત્યાં જઈને જોયું તો પરમ મનોહર શંખચૂડ રાજાઓની મધ્યમાં સોનાના રત્નજડિત સિંહાસન પર બેઠો હતો। રત્નો દ્વારા બનેલા શ્રેષ્ઠ પુષ્પની માળા તેણે પહેરી હતી। તેના મસ્તક પર સોનાનું છત્ર લટકી રહ્યું હતું। સફેદ અને ચળકતા ચામરથી પાર્ષદો તેની સેવા કરતા હતા। અનેક આભૂષણોથી અલંકૃત શંખચૂડે શરીર પર ચંદનનો લેપ કર્યો હતો। તેણે 2 ઉત્તમ ઝીણા વસ્ત્રો પહેર્યા હતા। સુંદર વેશવાળા તે દાનવને અનેક પ્રખ્યાત દાનવો વટળાઈને ઊભા હતા। બીજા અનેક દાનવો હાથમાં અસ્ત્ર શસ્ત્ર લઈ આમ તેમ ફરી રહ્યા હતા। આ રીતે શંખચૂડને જોઈને ચિત્રરથ એટલે કે પુષ્પદંતને આશ્ચર્ય થયું। ત્યાર પછી તેણે ભગવાન શંકરની આજ્ઞા પ્રમાણે સંદેશો આપવાનો પ્રારંભ કર્યો। પુષ્પદંતે કહ્યું, રાજેન્દ્ર પ્રભો, હું શંકર ભગવાનનો સેવક છું, મારું નામ પુષ્પદંત છે, ચિત્રરથ એ જ પુષ્પદંત, બંને એક જ છે। ભગવાન શંકર મને જે વાત કહેવા માટે અહીંયા મોકલ્યો છે તે જ વાત આપને કહી રહ્યો છું, આપ સાંભળવાની કૃપા કરો। હવે તમે દેવતાઓનું રાજ્ય અને તેમનો અધિકાર પાછો સોંપી દો, કારણ કે દેવતાઓ ભગવાન શ્રી હરિના શરણમાં ગયા છે। શ્રી હરિએ પોતાનું ત્રિશુળ આપીને ભગવાન શંકરને આપનો નાશ કરવા માટે નિયુક્ત કર્યા છે। ત્રિનેત્રધારી ભગવાન શંકર અત્યારે પુષ્પભદ્રા નદી કિનારે વડના વૃક્ષ નીચે બેઠા છે। आप देवताओं राज्य पाछ आप दो अथवा युद्ध करने नक्की कर लो। मैं जनावो कि हूँ भगवान शंकर ने जैने शू कहू अने मने ए पण जनावो कि हूँ शंकर भगवान ने भगवान शंकर ने जैने शू कहू। नारद दूतना रूप में आवेला पुष्पदंत नी वात सांभळीने शंखचूड हसवा लाग्यो। तेणे कह्युं हूँ काले सवारे निकळीश तमे जई शको छो। त्यारे पुष्पदंते वड नीचे बैठेला भगवान शंकर पासे जईने शंखचूड नी वात कही। दरमियान अगाउ नक्की थया मुजब कार्तिकेय भगवान शंकर पासे आव्या। वीरभद्र नंदीश्वर महाकाल सुभद्र विशालाक्ष पिंगलाक्ष बाणासुर विकंपन विरूप विकृत मणिभद्र बास्कल कपिलाक्ष दीर्घदृष्ट विकट ताम्रलोचन कालकंठ बलिभद्र कालजीव कुटिचर बलोन्मत रणक्षालगी दुर्जय दुर्गम आठ भैरव अग्यार रुद्र आठ वसुओ इंद्र द्वादश सूर्य अग्नि चंद्रमा विश्वकर्मा बन्ने अश्विनी कुमारो कुबेर यमराजा जयंत नलकुबेर वायु वरुण बुध मंगल धर्म शनि ईशान ने प्रतापी कामदेव वगैरे थी आवी गया। आ उपरांत तीक्ष्ण दाढ़ो वाला उग्र दृष्टा कोटरा कैटबी तथा स्वयं अष्टभुजा भगवती पण भयंकर रूप धारण करीने त्यां पधार्या। તે દેવી રત્ન જડિત શ્રેષ્ઠ વિમાન પર બેઠા હતા। તેમનું વિગ્રહ લાલ રંગના વસ્ત્રોથી શોભતું હતું। તેમના ગળામાં લાલ પુષ્પની માળા હતી। બધા અંગો લાલ ચંદનથી અનુલેપિત હતા। નાચવું હસવું હર્ષોલ્લાસમાં આવીને મધુર સ્વરમાં ગાવું ભક્તોને અભયદાન આપવું તથા શત્રુઓને ભયભીત કરવા તે અભય સ્વરૂપીણી ભગવતી ભદ્રકાળીનો સ્વાભાવિક ગુણ છે। તેના મુખમાં લાંબી વિકરાળ જીભ લપકી રહી હતી। શંખ ચક્ર ગદા પદ્મ ઢાલ તલવાર ધનુષ બાણ અને એક યોજન વિસ્તારનું વર્તુળાકાર ખપ્પર ગગનચુંબી ત્રિશૂળ એક યોજન વિસ્તારમાં ફેલાયેલી શક્તિ મુદગર મુશળ વજ્ર પાસ ખેટપ ચળકતું ફલક વૈષ્ણવાસ્ત્ર વારુણાસ્ત્ર આગ્નેયાસ્ત્ર નાગપાસ નારાયણાસ્ત્ર ગંધર્વ ગરુડ બ્રહ્મા પર્જન્ય અને પશુપતિ શંકરના અસ્ત્રો ઝુંભણાસ્ત્ર પાર્વતાસ્ત્ર મહેશ્વરાસ્ત્ર વાયુનો દંડ સંમોહન અસ્ત્ર અથર્વ વેદોક્ત દિવ્ય અસ્ત્ર તથા દિવ્ય શ્રેષ્ઠ શતક અસ્ત્રને ધારણ કરીને ભગવતી ભદ્રકાળી અનેકાનેક યોગિણીઓની સાથે ત્યાં આવ્યા હતા। તેમની સાથે હતી ભયંકર અને ડાકણીઓના જૂથ પણ હતા। ભૂત પ્રેત પિશાચ કુષ્માંડ બ્રહ્મ રાક્ષસ વેતાલ રાક્ષસ યક્ષ અને કિન્નરો પણ તેમના સહયોગમાં આવી પહોંચ્યા। બધાને સાથે લઈને કાર્તિક સ્વામીએ પોતાના પિતા ચંદ્રશેખર ભગવાન શંકરને પ્રણામ કર્યા અને તેમની સહાયતા કરવા તેમની આજ્ઞા લઈ પાસે બેસી ગયા। અહીં દૂતના ગયા પછી પ્રતાપી શંખચૂડ અંતઃપુરમાં ગયો અને તેણે પોતાની પત્ની તુલસીને યુદ્ધની વાત કહી। તે સાંભળતા જ તુલસીના હોઠ અને તાળું સુકાઈ ગયું। તેનું હૃદય કાંપવા લાગ્યું। પછી તે પરમ સાધ્વી તુલસી મધુર વાણીમાં કહેવા લાગ્યા। તુલસીએ કહ્યું પ્રાણ બંધો નાથ આપ મારા પ્રાણોની અધિષ્ઠાતા દેવ છો આપ મારા પ્રાણોના અધિષ્ઠાતા દેવ છો આપ અહીં બેસો હું મારી આંખોથી થોડો સમય સાદર આપના દર્શન કરી લઉં મારો જીવ ગભરાય છે આજે મેં રાત્રિના છેલ્લા પહોરમાં કંઈક અશુભ સ્વપ્ન જોયું છે। મહારાજ શંખચૂડ જ્ઞાની પુરુષ હતા। તુલસીની વાત સાંભળીને તેણે ભોજન કર્યું પાણી પીધું પછી સમયાનુસાર તેણે સત્ય હિતપ્રદ અને યથાર્થ વાત તુલસીને કહી। શંખચૂડ બોલ્યો પ્રિય કર્મ ભોગનું સંપૂર્ણ પરિણામ કાળસૂત્ર સાથે બંધાયેલું છે। શુભ હર્ષ સુખ દુઃખ ભય શોક અને મંગળ આ બધું કાળને આધીન છે। સમય સમય પર વૃક્ષો ઉગે છે તેના પર ડાળીઓ ફૂટે છે ફૂલ બેસે છે અને તે ફળોથી ભરાઈ જાય છે અને પછી કાળ જ તે ફળોને પકવે છે પછી કાળના પ્રભાવથી જ ફૂલી ફળીને છેવટે તે વૃક્ષનો નાશ પણ થઈ જાય છે। સુંદરી સમય પર વિશ્વની ઉત્પત્તિ થાય છે અને સમય થઈ તેની અંતિમ પળ પણ આવી જાય છે। કાળનો મહિમા સ્વીકારીને બ્રહ્માજી સૃષ્ટિ કરે છે અને વિષ્ણુ પાલન કરે છે। રુદ્ર સંહાર કાર્ય પણ કાળના સંકેતના આધારે જ કરે છે। બધા જ કાળ પ્રમાણે પોતાના કર્મ વ્યાપારમાં જોડાયેલા છે। બ્રહ્મા વિષ્ણુ અને શિવ વગેરે પ્રધાન દેવો પણ સૌના અધિષ્ઠાત્રી દેવી ભગવતીની પ્રકૃતિ છે। તેમને સૃષ્ટા પોષણ કરતા અને સોહુતા કહેવાય છે। સંહર્તા કહેવાય છે. કાળ માત્ર તેમને આધીન છે, તે જ પરબ્રહ્મ પરમાત્મા છે, તે જ સમાન અનુસાર સ્વેચ્છાપૂર્વક પોતાનામાંથી અભિન્ન પ્રકૃતિને આગળ કરીને વિશ્વના તમામ ચરાચર પદાર્થોની રચના કરે છે. સર્વેશ, સર્વરૂપ, સર્વાત્મા અને પરમેશ્વર તે જ છે, જે જીવથી જીવની ઉત્પત્તિ કરે છે, જીવથી જીવની રક્ષા કરે છે અને જીવથી જીવનો સંહાર કરે છે. તે જ પરમ પ્રભુની તું ઉપાસના કર. તેમની જ આજ્ઞાથી વાયુ, સૂર્ય, ઇન્દ્ર, મૃત્યુ, અગ્નિ, ચંદ્રમા વગેરે પોતાના કાર્યમાં પ્રવૃત્ત રહે છે. પ્રિય, જે મૃત્યુના મૃત્યુ, કાળના પણ કાળ, યમરાજના શ્રેષ્ઠ શાસક, બ્રહ્માના સ્વામી, માતાના માતા, જગત જનની તથા સંહાર કરનારનો સંહાર કરનારા છે, તે પરમ પ્રભુ ભગવાન શ્રી હરિના શરણમાં તું જા. અહીં કોણ કોનો ભાઈ છે અને કોણ કોનું છે, કાંતે જે બધાનું બધું છે, તું તેમની ઉપાસના કર. બ્રહ્માજીએ આપણે બંનેને એક દોરીથી બાંધી દીધા, તેથી તારી સાથે જગતના વ્યવહારમાં હું ફસાઈ ગયો. પાછા જુદા થવું એ વિધિની ઈચ્છા પર નિર્ભર છે. શોક અને સંકટ સામે આવે ત્યારે અજ્ઞાનીઓ ગભરાય છે, પંડિતો ક્યારેય નહીં. કાળચક્રના ક્રમથી સુખ દુઃખ એક પછી એક આવતા જતા રહે છે. હવે તને તે સર્વેશ ભગવાન નારાયણ નિશ્ચિંત રૂપે પતિ તરીકે પ્રાપ્ત થશે, જેના માટે તે બદ્રીવનમાં રહીને તપ કર્યું હતું. તપ તથા બ્રહ્માજીના વરદાનથી તને પ્રાપ્ત કરવા હું ભાગ્યશાળી બન્યો. કામિની, તે સમયે તું ભગવાન શ્રી હરિ માટે તપ કરી રહી હતી, તેથી હવે તું તેમને પ્રાપ્ત થઈશ. ગોલોકમાં વૃંદાવન છે, ત્યાં ભગવાન ગોવિંદ તને પોતાની પ્રાણ પ્રિય બનાવશે. હું પણ આ દાનવ શરીરનો ત્યાગ કરીને તે દિવ્ય લોકમાં જઈશ, ત્યાં આપણે એકબીજાને મળીશું. અત્યારે હું દુર્લભ એવા ભારત ખંડમાં આવ્યો છું, તેમાં રાધાજીનો શ્રાપ નિમિત્ત છે. પ્રિય સાંભળ, હું અવશ્ય ગોલોકમાં જઈશ, તેથી મારા માટે શોક કરવો યોગ્ય નથી. કાંતે, તું પણ જલ્દી જ આ શરીરનો ત્યાગ કરીને દિવ્ય રૂપ ધારણ કરી શ્રી હરિને પ્રાપ્ત કરી શકીશ, તેથી સહેજ પણ ગભરાવાની જરૂર નથી. આ પ્રમાણે શંખચૂડ તુલસી સાથે વાતચીત કરી રહ્યો હતો, ત્યાં સંધ્યાકાળનો સમય થઈ ગયો. રત્નમય ભવનમાં પુષ્પ અને ચંદનથી ચર્ચિત શ્રેષ્ઠ સંયા બિછાવેલી હતી. શંખચૂડ તેના પર સૂઈ ગયો અને જુદા જુદા અનેક વૈભવોની વાત તેના મનમાં સ્ફુરિત થવા લાગી. તેના ભવનમાં રત્નનો દીવો પ્રકાશ ફેલાવી રહ્યો હતો. પરમ સુંદર સ્ત્રીઓમાં રત્ન જેવી તુલસી તેની સેવામાં હાજર હતી. જ્ઞાની શંખચૂડે ફરીથી તુલસીને દિવ્ય જ્ઞાનથી સમજાવી અને શંખચૂડે તુલસીને બધા જ શોકનો નાશ કરનારું ઉત્તમ જ્ઞાન કહ્યું, જે ભાંડીર વનમાં ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી તેને મળ્યું હતું. ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત કરીને તુલસીનું મુખ પ્રસન્નતાથી છલકાઈ ગયું. સંપૂર્ણ જગત નશ્વર છે એવું માનીને તે હર્ષ સાથે હાસ્ય વિલાસ કરવા લાગી અને પછી બંને સૂઈ ગયા. અધ્યાય 20 સમાપ્ત. બોલો શ્રી અંબે માત કી જય.